હું જન્મ જરાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું.

Thank you. નિહારી નિહાર કરે છે હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. ભગવાન એ કશું કરતા ભગવાન ની માતા દર્શા છે એ વ્યવસ્થિત નામની શક્તિ કરે છે. એટલે આ પ્યાલો લઈને જતા હોય અને આમ આપણે ઝડપી ગયો પ્રયત્ન કર્યો પણ ફરી ફરી ભૂલી ગયો તો કોણ ભર્યો વ્યવસ્થિત માટે ત્યાં આગળ આપણે એનું નિમિત્ત નહીં કરી કરવાનું નહીં બધું નિમિત્ત છે શું છે એટલે કોર્નર વ્યવસ્થિત હોય છે બેંકમાંથી જયારે નાતો હોય વાંચિત ગોળો પાછું સાજો સાજ રહ્યા હતા બધું લાગી રહ્યું છે પણ છતાં હું મતલબ વર્તા વાંચવા નાખી કાપી જાય તો આપણે વ્યવસ્થિત પહેરી ગયા હોય તો કે રસ્તા માં કઈ કરી ગયું નીકળી ગયું રસમાં તો વ્યવસ્થિત પહેરી ગયા જવાનું તમે કહે ને સમજે કાઢે દુકાનદાર અને ફાઇલ નંબર 1 સંબંધ શું છે કે તમને બતાવે છે એ છે ને એટલે એટલે એટલે એનો છે તો સંબંધ તમારે શું રહ્યો તો કે એને નામ આપવાનું તમે પોતે શું દાસ મને ઉર્મીબાઈ તમારી ફાઇલ નંબર 1 ફાઇલ પેલી ફાઇલ આવે છે ને બધા ઓફિસમાં બધી ફાઇલો હોય છે ને એને નિકાલ કરવાનો હોય છે ને ત્યાં તમારી ફાઇલ નંબર 1 છે તમારી ગોરાણી છે ફાઇલ નંબર 2 પછી તમારી સહી સાધ્યા છે એ બધા છે તો તમારી ફાઇલો છે હવે આ બધી ચાર બધી વસ્તીમાં દુનિયાની ચાર બધી વસ્તી બધી તમારી ફાઇલો છે ના એ તો તમે જેટલા આંતરજીવની જોડે થતા હોય ઋણાનું બંધ હોય એ બધી ફાઇલો મને પાક લાગ લઈ જાવ બીજી બીજી કરી દઈ લાઈટ ચાલુ રહે લાઈટ ડીમ થઈ જાય પછી ભેગા થાય ને તેની બધું કરી દઉં આપડે તો દાદા ને યાદ કરશો ને કે અમારે ફાઇલ જીતી છે કોઈક માસ થી તમને જોડે ઇન્ડિયા